ના પણ એ પેલા બન્યું છે, પેલા ના જમાના માં બન્યું છે, તે ચાલી ગયો છે. આ જમાના માં તો ઓપરેશન થાય છે, નહી તો પેલા એના ફોટા જોવાય છે, બધું જોવાય છે. કઈ આવે આ તમારે, હું તો તરત જ બોલી છું, મેં પેટ ચીરીને ઓપરેશન કરીને મારે કાઢવાનું છે, જે રૂપિયા ખર્ચ થાય છે. હવે ટોંકડી ગયેલી હોય તે મહી ને મહી હોય, અને ભાઈ બીજું બધું વ્યવહારિક જ્ઞાન આવે કે શું બોલવું શું નહીં, ત્યાં બધું વ્યવહારિક જ્ઞાન એટલું બધું મેં કરું. પેલું જ્ઞાન નહીં થયેલું, પેલા અહંકાર ભારે પેટ ચિરાઈને કાઢું છે, અને સનન તો આમ જ લેવાય નાખવા આવે. ભરી ગયો મને, આવે એક જ કાઢે તો સનન ખરાબ થઈ જાય. અને આ ગેરંટી આપી મળે કે પેટ ચીરીને કાઢો તમે, એની ગેરંટી તરત જ આગળ બોલો એને સનન બધું શીખી લેવા. પછી પછી પેટ ચીરવાનું તો છોડીએ નહીં આપણે, મતલબ ક્ષત્રિયો પાછળ પડ્યા એટલે બધું ભૂલી જઈએ. શું કહ્યું કે ચાર છોકરા છે નિકંદન થશે તે ભૂલી જઈએ, નિકંદન થવાનું, નિકંદન થયો, પણ આનું નિકંદન ના થવું જોઈએ પકડેલાનું. શું કહ્યું, કારણ કે જુદમાં નહીં હારવાના, જુદ એટલે જુદ અનંત અવતાર સુધી. આ તો બધા કચ્ચા બચ્ચા તો અનંત અવતાર માં છે, અવતાર માં છે, બિલાડી નવતા માં ના હોય બચ્ચા. હા બધી હોય, બલાડી કેવું હોય છે, બલાડી હોય છે નઈ, અમે નામ કાઢ્યા બધા જો નામ કેવા નીકળ્યા હશે. વકીલ ને દર્જા બી હજુ મને યાદ કરે, યાદ આવી દર્જા બી લાગતી નથી. આવું ઘણા કેસ બનતા છે, આ તો આપડે જાતે જોયેલો. તમે જોઈ રહ્યો કોઈ માફી પાકી દહેજી વચ્ચે નાખેલા છે, દહેજી વચ્ચે માર્યા ગયા તો પાણીઓ માર્યો ગયો અપાટી દાદા જોડે, અને મેં તો આવડી આવડી ચોપડ્યું ને. પછી વાણિયા કેવડાવ્યું ખરું ને કે તૈણાત પટેલો છે કોઈમાં, જરા બોલતા જરા વિચારજો, તમે ફરી જો આવું કર્યું તો તમે કરતો વિચારજો. મેં તો આવી બની જોવાનું, એ તો ચોંપતો અવાર. શું કહ્યું ને તમારા બધા હમા થયા તો એ તો આ બહુ પેલા બહુ વારા લો કેવા, અહીં ના ચાલે એવું બધું ખત્રી પણ ભારે ખતરી. નબળો જો કઈ જબરાઈ કરતો હોય તારે, નબળો માણસ નુકસાન કરતો હોય તો નબળો એટલે એના સ્થિતિ સહાયક ના હોય એવું બધું હોય. કારણ કે આપડે જોડે નથી, બે ગમે ઠંડા સેવાની શક્તિ જબરજસ્તી આપડે કરીએ તો ઉતરે બોલા ના ખરા હું આ જબરજસ્તી વાગ પાવે જબરજસ્તી રેડવા બે હે જો કદી નહીં કદી એ કરીએ પણ આ ના બસ તમારી શોધખોળ હતી છે ને ઘર તો નામમાં ઠંડા ઝર શક્તિ ને કા ગા ગા કરે વિધિ વિધિ કરીએ તારી રકમ નો શું આવો નથી આ સિદ્ધાંત નથી શું છે સિદ્ધાંત નથી